शिवतीव्रत पोवश्य पुरा शिव पर प्रदह शंकरेक प्रतिष्ठा धृक स्वांस शंकर पूजक 803 नाम शिव शिववती शिवती व्रत पो वश्य शिवजीनी तीव्र तपस्या ने वश थवा वाला पूरा शिव वर प्रदह पूर्व काल में शिवजी ने वरदान आपवा वाला 804 नाम शंकरेक प्रतिष्ठिका प्रतिष्ठा धृक भगवान शंकर ने एकमात्र प्रतिष्ठा करवा वाला स्वाशंकर पूजक पोताना अंशभूत शंकर की पूजा करनारा शिवकन्या व्रतपति ही कृष्ण रूप शिवारही शिवारिया महालक्ष्मी वपु गौरी त्राता वेदल वृताहा शिवकन्या व्रतपति ही शिवनी कन्याना व्रतनी रक्षा करनारा कृष्ण रूप शिवारिहा कृष्ण रूपे शिवना शत्रु भस्मासुरनो संहार करनारा महालक्ष्मी वपु गौरी त्राता महालक्ष्मीनु शरीर धारण करनारा पार्वतीना रक्षक वेदल वृताहा वेदल वृत नामना दैत्यनो वध करनारा स्वधाम मुचकुंदैक निष्काल यवन निष्काल यवनेष्ट कृत यमुना पतिरानित परिलीन द्रिजा त्मजह स्वधाम मुचकुंदे एक निष्कल यवने स्टकृत पोताना तेज स्वरूप राजा मुचकुंद द्वारा केवल काल यवननो नाश करावीने तेमने अभिष्ट वरदान आपवाना आपनारा यमुना पति सूर्यकन्या कालिंदी यमुना ने पत्नी रूपे ग्रहण करनारा आनित परिलीन द्विजात्मजह मरी गेला ब्राह्मण पुत्रों ने फरी लईने आवनारा श्री श्रीदामर अंक भक्तार्थ भूमा भूम्यानी तेन्द्र वैभव दुर्वृत्त शिशुपाल एक पाल एक मुक्ति दो द्वार केशवर श्रीदाम अंक भक्तार्थ भूम्यानी तेन्द्र वैभव पोताना दीन भक्त श्रीदाम एटले सुदामा ने माटे पृथ्वी पर इंद्र जेवो वैभव उपस्थित करनारा दुर्वृत्ति शिशुपाल एक मुक्तिपद मुक्तिदह दुराचारी शिशुपाल ने एकमात्र मोक्ष आपनारा द्वारकेश्वर द्वारकाना स्वामी अचांडाल आदि प्राप्य द्वारकानी दिकोटिकृत अक्रूरद भव मुख्येद मुख्येक भक्तः स्वच्छंद मुक्ति दह अचांडाल आदि प्राप्य द्वारकानी आदि प्राप्य द्वारका निधि कोटि कृत द्वारकामां चांडाल वगैरह ने माटे पण सुलभ थनारी करोड़ों निधियों संग्रह करवा वाला अक्रूर उद्धव मुख्य एक भक्त अक्रूर ने उद्धव वगैरह मुख्य भक्तों की साथे रहवा वाला स्वच्छंद मुक्ति दह इच्छा अनुसार मुक्ति आपनारा सबाल स्त्री जल क्रीड़ा मृतवापी कुता कुतारण वह कृतारण वह ब्रह्मास्त्र दग्ध गर्भस्थ परीक्षित परीक्षिज जीवनेक कृत जीवनेक कृतः सबाल स्त्री जल क्रीड़ा मृतवापी कृतारण वह बाळको अने स्त्रीओ ने जल विहार करवा माटे समुद्र ने अमृतमय वावड़ी जेवो बनावी देनारा ब्रह्मास्त्र दग्ध गर्भस्थ परीक्षित परीक्षिज जीवनेक कृत अस्वस्थामाना ब्रह्मास्त्रथी दग्ध थेला गर्भस्थ परीक्षितने एकमात्र जीवनदान आपनारा परलीन द्विज सुता नेता अर्जुनम दाप पह गूढ़ मुद्रा कृतिग्रस्त भीष्माद्य अखिल कौरव परलीन द्विज सुता नेता नष्ट थेला ब्राह्मण कुमारों ने पुनः लई आवनारा अर्जुन मदापह अर्जुन नो घमंड दूर करनारा गूढ़ मुद्रा कृतिग्रस्त भीष्म आदि अखिल कौरव गंभीर मुद्रा वाला आकृति बनावीने भीष्म वगैरह समस्त कौरवों ने काळनो कोळियो बनावनारा यथार्थ खंडिता शेष दिव्यास्त्र पार्थ पार्थम ओह हृत पार्थमोह हृत गर्भश्रापम गर्भश्राप छल ध्वस्त यादवो रिव परा भरापव यथार्थ खंडिता शेष दिव्यास्त्र पार्थ मोहतः मोहरित समस्त दिव्यास्त्रों सारी रीते खंडन करनारा अर्जुन ना मोह ने हरवा वाला गर्भश्रापस्थल ધ્વસ્ત યાદવોર યાદવો રવિ પરાપવ. સ્ત્રીને રૂપ ધારણ કરીને ગયેલા સાંબના ગર્ભને મુનિઓના દ્વારા શ્રાપ આપવાના બહાને પૃથ્વીના ભારરૂપી સમસ્ત યાદવોનો સંહાર કરનારા કરાવનારા. જરા વ્યાધારી ગતિ દહ સ્મૃતમાલાખી સ્મૃતમાત્રા અખિલેષ્ટદ કામદેવો રતિ પતિર રતિપતિર મંથન મન્મંથ સંબરા અંતક. જરા વ્યાધારી ગતિદહ શત્રુનું કામ કરનારા, જરા નામના વ્યાધને ઉત્તમ ગતિ આપનારા, સ્મૃત માત્રા અખિલેષ્ટદ સ્મરણ કરવા માત્રથી સંપૂર્ણ અભિષ્ટ પદાર્થોને આપનારા, કામદેવ કામદેવ સ્વરૂપ રતિપતિ રતિના સ્વામી, મન્મંથ મન્મથ મન્મથ વિચાર શક્તિનો નાશ કરનારા, કામદેવ રૂપ સંબરાંતક સંબરાસુરના પ્રાણહંતા, અનંગો જીત ગૌરીશો રતિક્રાંત સદેતિશ સદેતિશતઃ પુષ્પેશુ વિશ્વવિજયી સ્મરહ કામેશ્વરી પ્રિયઃ. અનંગ એટલે અંગરહિત, જીત ગૌરીશ ગૌરીપતિ શંકરને પણ જીતનારા, રતિકાંત રતિના પ્રિયતમ, સદેપ સદેપ્તિષ્યતઃ સદેપ્સિતઃ કામી પુરુષોને સદા અભિષ્ટ, પુષ્પેશુ પુષ્પમય બાણવાળા વિશ્વવિજયી સંપૂર્ણ જગત પર વિજય મેળવનારા, સ્મરહ વિષયોના સ્મરણ માત્રથી મનમાં પ્રગટ થઈ જનારા, કામેશ્વરી પ્રિય કામેશ્વરી રતિના પ્રિય, ઉષાપતિર વિશ્વકેતુર વિશ્વતૃપ્તો અધિપુરુષ ચતુરાત્મા ચતુર્વ્યુહ ચતુર્યુગ વિધાયક. ઉષાપતિ બાણાસુરની કન્યા, ઉષાના પતિ અનિરુદ્ધ સ્વરૂપ, વિશ્વકેતુ વિશ્વમાં વિજય પતાકા ફરકાવનારા, વિશ્વતૃપ્ત બધી રીતે તૃપ્ત અધિપુરુષ અંતર્યામી સાક્ષી ચેતન, ચતુરાત્મા મન બુદ્ધિ અહંકાર અને ચિત્રરૂપી ચાર અંતઃકરણવાળા, ચતુર્વ્યુહ વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ આ ચાર વ્યૂહોથી યુક્ત, ચતુર્યુગ વિધાયક સત્યુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ આ ચાર યુગોનું વિધાન કરનારા, ચતુર્વેદક વિશ્વાત્મા સર્વોત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટામ સંકૃષ્ટાશમ કોટિશુઃ આશ્વમાત્મા પુરાણ મહર્ષિ પુરાણર્ષિ વ્યાસસ શાખા સહસ્ત્રકૃત. ચતુર્વેદેક વિશ્વાત્મા ચારે વેદો દ્વારા પ્રતિપાદિત એકમાત્ર સંપૂર્ણ વિશ્વના આત્મા, સર્વોત્કૃષ્ટામ સંકોટિશુઃ સર્વથી શ્રેષ્ઠ કોટી કોટી અંશોને જન્મ આપનારા, આશ્વમ આત્મા આશ્રમ ધર્મરૂપ, પુરાણર્ષિ પુરાણોના પ્રકાશક ઋષિ વ્યાસ વેદોના વિસ્તાર કરવાવાળા, શાખા સહસ્ત્ર કૃત સામવેદની સહસ્ત્ર શાખાઓનું સંપાદન કરનારા, મહાભારત નિર્માતા કવિન્દ્રો બાદરાયણ કૃષ્ણદ્વૈપાયન સર્વ પુરુષાર્થેક બોધક. 854 મહાભારત નિર્માતા, મહાભારત ગ્રંથના રચિયાતા કવિન્દ્ર કવિઓના રાજા બાદરાયણ બદ્રી વનમાં ઉત્પન્ન ભગવાન વેદવ્યાસ રૂપ કૃષ્ણદ્વૈપાયન દ્વીપમાં ઉત્પન્ન શ્યામવર્ણ વાળા વ્યાસજી, સર્વ પુરુષાર્થેક બોધક સમસ્ત પુરુષોત્તના એકમાત્ર બોધ કરાવનાર, વેદાંત કરતા બ્રહ્મેક વ્યંજક, પુરુવંશકૃત બુદ્ધો ધ્યાન જીતા શેષ દેવ દેવી જગતપ્રિય. વેદાંત કરતા વેદાંત સૂત્રોના રચિયતા બ્રહ્મ એક વ્યજંક એક અદ્વિતીય બ્રહ્મની અભિવ્યક્તિ કરાવનારા, પુરુવંશકૃત પુરુવંશની પરંપરાને સુરક્ષિત રાખનારા બુદ્ધ ભગવાન અવતાર ભગવાનના અવતાર બુદ્ધદેવ, ધ્યાન જીતા શેષદેવ દેવી જગતપ્રિય, ધ્યાન દ્વારા સમસ્ત દેવદેવીઓને જીતીને જગતની પ્રિયતમ બનાવનારા, નિરાયુદ્ધો જગજ્જેત્ર શ્રીધનો દૃષ્ટમોહન, દૈત્ય વેદ બહિષ્કર્તા વેદાર્થ શ્રુતિ ગોપક, નિરાયુધ અસ્ત્રશસ્ત્રનો ત્યાગ કરનારા, જગજ્જેત્ર સંપૂર્ણ જગતને વશમાં કરનારા, શ્રીધન શોભારૂપી ધન છે જેમનું તે, દૃષ્ટમોહન હા દૃષ્ટોને મોહિત કરવાવાળા, દૈત્ય વેદ બહિષ્કર્તા દૈત્યોને વેદથી બહિષ્કૃત કરનારા, વેદાર્થ શ્રુતિ ગોપક વેદોના અર્થ અને શ્રુતિઓને ગુપ્ત રાખનારા, શોધ શોધોધોધ निदृष्टदृष्टः सुखद सदस्वस्पत् सदस्पतिः यथा योग्य अखिलकृपः कुपः सर्वशून्यो अखिलदेश अखिलेष्टदः शुद्धोदनी कपिलवस्तुना राजा शुद्धोधन्ना पुत्र दृष्टः देवना विधान ने प्रत्यक्ष जोवा वाला दृष्ट सुखद सर्व ने सुख आपनारा सदस्पति सत्पुरुषोनी सभाना अध्यक्ष यथा योग्य खिल कृपः यथा योग्य संपूर्ण जीवों पर कृपा राखनारा सर्व शून्य संपूर्ण पदार्थ ने शून्य रूपज माननारा अखिलेष्टदः सर्व ने संपूर्ण अभिष्ट वस्तु प्रदान करनारा चतुष्कोटि पृथक पृथक तत्व प्रज्ञापारमिते प्रज्ञापारम इतेश्वरः प्रज्ञापारम त ईश्वरः पाखंड वेद मार्गे से पाखंड श्रुति गोपकः चतुष्कोटि पृथक स्थावर वगैरह चार विभागों में वहचाली सृष्टि थी पृथक तत्व प्रज्ञापारमितेश्वर तत्वभूत प्रज्ञापारमिता अर्थात बुद्धिनी पराकाष्ठना ईश्वर पाखंड वेद मार्गे पाखंड वेद मार्ग ना स्वामी पाखंड श्रुति गोपक पाखंड द्वारा प्रतिपादित वेदनी श्रुतियों ना रक्षक कल्कि विष्णु यश पुत्र कलि काल विलोप विलोपक समस्त मलेच्छ दृष्टघ्न सर्वशिष्ट द्विजाति कृत कल्कि कलियुग में थनारो भगवान नो एक अवतार विष्णु यश पुत्र श्री विष्णु सयाना पुत्र भगवान कल्कि कलिकाल विलोपक कलियुगनो लोप करीने सत्युगनो आरंभ करावनारा समस्त मलेच्छ दृष्टघ्न संपूर्ण मलेच्छो ने दृष्टोनो वध करनारा सर्वश्रेष्ठ द्विजाति कृत सर्वने श्रेष्ठ द्विज बनावनारा अथवा समस्त साधु द्विजातियों रक्षक सत्य प्रवर्तको देवर द्विज दीर्घशु धापह अश्ववारा आदि रेकांत पृथ्वीर दुर्गति नाशनः सत्य प्रवर्तक सत्य ने सत्युग ने प्रवृत्त करावनारा देव द्रिज दीर्घ शुधा पव यज्ञ ने ब्राह्मण भोजन वगैरह ने प्रचार करीने देवताओं ने ब्राह्मणों ने वधेली भूख ने शांत करनारा 888 अश्ववारादि ही घोड़े सवारों में श्रेष्ठ एकांत पृथ्वी दुर्गति नाशन पृथ्वीनी दुर्गतिनो पूर्णतः नाश करनारा सद्य क्षमा अंत लक्ष्मी कुन लक्ष्मी को अन्न षष्टि निशेष धर्म वित अनंत स्वर्ण यागे अनंत स्वर्ग अनंत स्वर्ण या एक हेम पूर्णा अखिल द्विज सद्य क्षमान अनंत लक्ष्मी कृत पृथ्वी ने शीघ्र अनंत लक्ष्मी थी परिपूर्ण करनारा नष्ट निशेष धर्मविद नष्ट थयेला संपूर्ण धर्मना ज्ञाता अनंत स्वर्ण यागे याग एक हेम पूर्ण अखिल द्विज अनंत सुवर्णनी दक्षिणाओती युक्त यज्ञ अनुष्ठान करावीने संपूर्ण ब्राह्मणों ने सवर्णथी संपन्न करावनारा असाध्येक जगच्छाता विश्वबंधो जयध्वज आत्मतत्व आधिपह कर्तुश्रेष्ठो विधिरूरु मा उमापति विधु विधिरूर उमापति असाध्येक जगच्छास्ता कोईना वशमा न थनारा संपूर्ण विश्वना एकमात्र स्थापक विश्वबंध समस्त विश्व ने पोतानी मायाथी बांधी राखनार जयध्वज सर्वत्र पोतानी विजय पताका फरकावनार आत्मतत्व दीप आत्मतत्व न स्वामी कर्तु श्रेष्ठ कर्ताओमा श्रेष्ठ विधि शास्त्रीय विधिरूप 899 उमापति उमाना स्वामी भर्तृश्रेष्ठ प्रजेशाग्रयो मरीचि जनकाग्रणी ही कश्यपो देव देवरा अनिंद्रह प्रहलादो दैत्यराट शशि 900 भृतश्रेष्ठ भरण पोषण करनारा सर्वश्रेष्ठ 901 प्रजेशाग्रय ग्रय प्रजापतियों में अग्रगण्य मरीचि नामना प्रजापति रूप जनकाग्रणी जन्म आपनारा प्रजापतियों में श्रेष्ठ कश्यप સર્વદ્રષ્ટા કશ્યપ મુનિ, સર્વ કશ્યપ મુનિ સ્વરૂપ દેવરાટ, દેવતાઓના રાજા ઇન્દ્ર, પરમેશ્વરશાળી ઇન્દ્ર સ્વરૂપ પ્રહલાદ, ભગવદ્ ભક્તિના પ્રભાવથી અત્યંત આહલાદપૂર્ણ રાણી કયાધુના પુત્ર દૈત્યરાટ, દૈત્યોના સ્વામી પ્રહલાદ રૂપ શશી સસલાનું ચિહ્ન ધારણ કરનારા ચંદ્રમા રૂપ નક્ષત્રેક્ષો નક્ષત્રેષો રવિસ્તેજ શ્રેષ્ઠ શુક્ર કવિશ્વર મહર્ષિરા અભૃગુ વિષ્ણુરાદિત્યેશો બલિસ્વરાટ નક્ષત્રેક્ષ નક્ષત્રોના સ્વામી ચંદ્રમા રૂપ રવિ સૂર્ય સ્વરૂપ તેજ શ્રેષ્ઠ તેજસ્વીઓમાં સર્વશ્રેષ્ઠ શુક્ર ભૃગુના પુત્ર શુક્રાચાર્ય સ્વરૂપ કવિશ્વર કવિઓના સ્વામી મહર્ષિ રાટ મહર્ષિઓમાં અધિક તેજસ્વી ભૃગુ બ્રહ્માજીના પુત્ર પ્રજાપતિ ભૃગુ સ્વરૂપ વિષ્ણુ બાર આદિત્યોમાંથી એક આદિત્યેશ બાર આદિત્યોનો સ્વામી બલિસ્વરાટ બલિને ઇન્દ્ર બનાવનાર વાયુર્વહની શુચિ શ્રેષ્ઠ શંકરો રુદ્રાર અગુરુ વિદવત્તમ સચિત્રર્થો ગંધર્વાગ્રયો અક્ષરોત્તમ વાયુ વાયુ તત્વના અધિષ્ઠાતા દેવતા વહની અગ્નિ તત્વના અધિષ્ઠાતા દેવતા શુચિ શ્રેષ્ઠ પવિત્રોમાં શ્રેષ્ઠ શંકર સૌનું કલ્યાણ કરનારા શિવ સ્વરૂપ રુદ્રરાટ અગિયાર રુદ્રોના સ્વામી ગુરુ ગુરુના નામથી પ્રસિદ્ધ અંગિરા પુત્ર બૃહસ્પતિ રૂપ વિદવત્તમ સર્વશ્રેષ્ઠ વિદ્વાન ચિત્રરથ વિચિત્ર રથવાળા ગંધર્વોના રાજા ગંધર્વાગ્રય ગંધર્વમાં અગ્રગણ્ય ચિત્રરથ રૂપ અક્ષરોત્તમ અક્ષરોમાં ઉત્તમ ઓમકાર સ્વરૂપ વર્ણાદિર અગ્રય સ્ત્રી ગોરી સત્તયાગ્રયા શ્રીશ્ચ નારદ દેવર્ષિ રાટ પાંડવાગ્રયો અર્જુનો વાદ પ્રવાદરાટ વર્ણાદિ સમસ્ત અક્ષરોના આદિભૂત અકાર સ્વરૂપ અગ્રય સ્ત્રી સ્ત્રીઓમાં અગ્રગણ્ય સતી પાર્વતી રૂપ ગૌરી ગૌરવર્ણના ઉમારૂપ સક્તયગ્રયા ભગવાનની અંતર્ગા શક્તિઓમાં સર્વશ્રેષ્ઠ ભગવતી લક્ષ્મી રૂપ શ્રીહી ભગવાન વિષ્ણુનો આશ્રય લેનારી લક્ષ્મી નારદ સર્વને જ્ઞાન આપનારી દેવર્ષિ નારદ રૂપ દેવર્ષિ રાટ દેવતાઓના રાજા પાંડવાગ્રહ્ય પાંડવોમાં પોતાના ગુણોને કારણે શ્રેષ્ઠ અર્જુન રૂપ અર્જુન અર્જુન નામે પ્રસિદ્ધ કુંતીના ત્રીજા પુત્ર વાદ તત્વ નિર્ણયના ઉદ્દેશ્યથી શુદ્ધ નિયતિની સાથે કરવામાં આવતા શાસ્ત્રાર્થ રૂપ પ્રવાદ રાટ ઉત્તમ વાદ કરનારાઓમાં શ્રેષ્ઠ પાવન પાવનેશાનો વરુણો યાદ સામ પતિ ગંગા તીર્થોત્તમો ધૃતમ છલકાગ્રય વરોષધમ પાવન સૌને પવિત્ર કરનાર પાવનેશાન પાવન વસ્તુઓના ઈશ્વર વરુણ જળના અધિષ્ઠાતા દેવતા વરુણ રૂપ યાદ સાંપતિ જલજંતુઓના સ્વામી ગંગા ભગવાન વિષ્ણુના ચરણોથી પ્રગટ થયેલી પરમ પવિત્ર નદી જે પૃથ્વી પર ભાગીરથીના નામે પ્રખ્યાત તથા ભગવદ્ વિભૂતિ છે તીર્થોત્તમ તીર્થોમાં ઉત્તમ ગંગારૂપ ઘૃતમ છળ કરનારામાં ધૃતરૂપી ભગવાનની વિભૂતિ છલકાગ્રયમ છળની પ્રાકાષ્ઠા જુગારરૂપ વરૌષધમ જીવનની રક્ષા કરનારી શ્રેષ્ઠ ઔષધિ અન્નરૂપ અન્નમ સુદર્શનો અસ્ત્રાગ્રયમ વજ્રમ પ્રહર અણો ઉત્તમમ ઉચ્ચેશ્રવા વાજીરાજ ઐરાવત ઇભેશ્વર અન્નમ પ્રાણીઓની ક્ષુધા દૂર કરનારા પૃથ્વીમાંથી ઉત્પન્ન ખાદ્ય પદાર્થ 951 સુદર્શન જોવામાં સુંદર તેજસ્વી અસ્ત્ર સુદર્શન ચક્ર રૂપ અસ્ત્રાગ્રયમ સમસ્ત અસ્ત્રોમાં શ્રેષ્ઠ સુદર્શન વજ્રમ ઇન્દ્રના આયુધ સ્વરૂપ પ્રહરણો ઉત્તમમ પ્રહરણ ઉત્તમમ, પ્રહાર કરવા યોગ્ય આયુધમાં ઉત્તમ વજ્રરૂપ, ઉચ્ચે શ્રવા ઊંચા કાનોવાળો દિવ્ય અશ્વ જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયો હતો, વાજી રાજા ઘોડાઓનો રાજા ઉચ્ચે શ્રવા રૂપ ઐરાવત, સમુદ્રમાંથી ઉત્પન્ન ઇન્દ્રનું વાહન ઐરાવત નામનો હાથી ઇભેશ્વર, હાથીઓના રાજા ઐરાવત સ્વરૂપ, અરુંધત્યે કપત્નીશો હયસ્વસ્તથો અશેષ વૃક્ષરાટ, અધ્યાત્મ વિદ્યા વિદ્યાગ્રય પ્રણવશ્વ છંદસામ વર, અરુંધતી પ્રતિવ્રતાઓમાં શ્રેષ્ઠ અરુંધતી સ્વરૂપ, એક પત્ની સહ પતિવ્રતા અરુંધતીના સ્વામી મહર્ષિ વશિષ્ઠ રૂપ, અસ્વસ્થ પીપળાના વૃક્ષ રૂપ, અશેષ વૃક્ષરાટ સંપૂર્ણ વૃક્ષોના રાજા અસ્વસ્થ રૂપ, અધ્યાત્મ વિદ્યા આત્મતત્વનો બોધ કરાવનારી બ્રહ્મ વિદ્યા સ્વરૂપ, વિદ્યાગ્રય વિદ્યાઓમાં અગ્રગણ્ય પ્રણવ રૂપ, પ્રણવ ઓમકાર રૂપ છંદસામ વર, વેદોના આદિભૂત ઓમકાર અથવા મંત્રોમાં શ્રેષ્ઠ પ્રણવ, મેરુગીરી પતિ માર્ગો, મેરુગીરી પતિર માર્ગો માસાગ્રય કાલ સતમઃ, દિનાધ્યાત્મા પૂર્વ સિદ્ધયઃ કપિલઃ સામ વેદરાટ, મેરુ મેરુ નામના દિવ્ય પર્વતરૂપ, ગિરિપતિ પર્વતોના સ્વામી, માર્ગ માર્ગશીર્ષ મહિનો, માસાગ્રય માસોમાં અગ્રગણ્ય માર્ગશીર્ષ સ્વરૂપ, કાલ સતમઃ સમયોમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેળા, દિનાધ્યાત્મા દિવસ અને રાત બંનેનું સામેલ રૂપ પ્રામાદ કે બ્રહ્મવેળા, પૂર્વ સિદ્ધ આદિસિદ્ધ મહર્ષિ કપિલ સ્વરૂપ, કપિલ કપિલ વર્ણના એક મુનિ જે ભગવાનના અવતાર છે, સામ સહસ્ત્ર શાખાઓથી વિશિષ્ટ સામવેદ, વેદરાટ વેદોના રાજા સામવેદ રૂપ, તાક્ષર્ય ખગેન્દ્ર ઋત્વગ્રીયો વસંત કલ્પપાદયપ કલ્પપાદપ, દાતૃશ્રેષ્ઠ કામધેનુર ધેનુરાર્તી ઘનાગ્રય સુઋતમ, તાક્ષર્ય તાક્ષર્ય કશ્યપ ઋષિના પુત્ર ગરુડ રૂપ, ખગેન્દ્ર પક્ષીઓના રાજા ગરુડ, ઋત્વગ્રય ઋતુઓમાં શ્રેષ્ઠ વસંત રૂપ, વસંત ચૈત્ર અને વૈશાખ માસ, કલ્પપાદપ કલ્પવૃક્ષ સ્વરૂપ, દાતૃશ્રેષ્ઠ મનોવાંછિત વસ્તુ આપનારાઓમાં શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, કામધેનુ અભિષ્ટપૂર્ણ કરનારી ગાય રૂપ, આર્તિજ્ઞા ગ્રય પીડા દૂર કરનારાઓમાં સર્વશ્રેષ્ઠ સુહૃતમ પરમ હિતેશી, ચિંતામણી ગુરુશ્રેષ્ઠો માતા હિતતમ પિતા, સિંહો મૃગેન્દ્રો નાગેન્દ્રો વાસુકી વાસુકીર્નુવરો નૃવરો નૃપ, ચિંતામણી મનમાં ચિંતન કરેલી ઈચ્છાને પૂર્ણ કરનારી ભાગવત સ્વરૂપ દિવ્ય મણિ, ગુરુશ્રેષ્ઠ ગુરુઓમાં શ્રેષ્ઠ માતા રૂપ, 988 માતા જન્મ અપનારી જનની, હિતતમ સૌથી મોટા હિતકારી પિતા જન્મદાતા, સિંહ મૃગોનો રાજા સિંહ સ્વરૂપ, મૃગેન્દ્ર સમસ્ત વનના પ્રાણીઓના સ્વામી સિંહ સ્વરૂપ, નાગેન્દ્ર નાગોના રાજા, વાસુકી નાગરાજ વાસુકી રૂપ, નૃવર મનુષ્યોમાં શ્રેષ્ઠ, નૃપ મનુષ્યોનું પાલન કરનારા રાજા રૂપ, વર્ણેશો વર્ણેશો બ્રાહ્મણેશ્વેત કરુણાગ્રય નમો નમઃ, ઇત્યેક્ત્વા ઇત્યેત ઇત્યેદ વાસુદેવસ્ય વિષ્ણુર નામ સહસ્ત્રકમ, વર્ણેશ સમસ્ત વર્ણોના સ્વામી બ્રાહ્મણ રૂપ, 998 બ્રાહ્મણ બ્રાહ્મણ માતા પિતાથી ઉત્પન્ન અને બ્રહ્મજ્ઞાની, 999 ચેત પરમાત્મ ચિંતનની યોગ્યતાવાળા ચિત્તરૂપ, 1000 કરુણાગ્રયમ ઇન્દ્રિયોના પ્રેરક હોવાના કારણે તેમનામાં સૌથી શ્રેષ્ઠ ચિત્ત, આ પ્રમાણે સૌના હૃદયમાં વાસ કરનારા ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ છે, આ બધા નામોને મારે મારા વારંવાર નમસ્કાર છે, આ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત સમસ્ત અપરાધોને શાંત કરનારું પરમ ઉત્તમ અને ભગવાનમાં ભક્તિ વધારનારું છે, આનો કદી નાશ થતો નથી, બ્રહ્મલોક વગેરેનું તો આ સર્વસ્વ જ છે, વિષ્ણુલોક સુધી પહોંચવા માટે આ દ્વિતીય આ અદ્વિતીય સીડી છે, આના સેવનથી બધા દુઃખો નાશ પામે છે, આ બધા સુખો આપનારું તથા શીઘ્ર પરમ મોક્ષ આપનારું છે. કામ ક્રોધ વગેરે જેટલા પણ અંતકરણના મળ છે તે બધાનું આનાથી માર્જન થાય છે. આ પરમ શાંતિદાયક તથા મહાપાતકી મનુષ્યોને પણ પવિત્ર કરનારું છે. સમસ્ત પ્રાણીઓને આ તરત જ સર્વ પ્રકારના અભિષ્ટનું ફળનું દાન કરે છે. સમસ્ત વિઘ્નોની શાંતિ અને સંપૂર્ણ અરિષ્ટોનો વિનાશ કરનારું છે. આના સેવનથી ભયંકર દુઃખો શાંત થઈ જાય છે, અસહ્ય દરિદ્રતાનો નાશ થઈ જાય છે તથા ત્રણેય પ્રકારના ઋણ દૂર થઈ જાય છે. આ પરમ ગોપનીય તથા ધનધાન્ય તથા યશની વૃદ્ધિ કરનારું છે. સર્વ પ્રકારના ઐશ્વર્ય સમસ્ત સિદ્ધિઓ અને સંપૂર્ણ ધર્મોને આપનારું છે. એનાથી કોટી કોટી તીર્થ યજ્ઞ તપ દાન અને વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે. આ સંસારની જડતા દૂર કરનારું અને સર્વ પ્રકારની વિદ્યાઓમાં પ્રવૃત્ત કરાવનારું છે. જે રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયા છે તેમને આ સ્તોત્ર રાજ્ય અપાવનારું અને રોગીઓના બધા રોગને નષ્ટ કરી દે છે. એટલું જ નહીં, આ સ્તોત્ર વંધ્યા સ્ત્રીઓને પુત્ર અને રોગથી ક્ષીણ થયેલા પુરુષને તત્કાળ જીવન આપનારું છે. આ પરમ પવિત્ર મંગળમય તથા આયુર્વર્ધક છે. એકવાર પણ આનું શ્રવણ પઠન અથવા જપ કરવાથી અંગો સહિત સંપૂર્ણ વેદ કોટી કોટી મંત્ર પુરાણ શાસ્ત્ર તથા સ્મૃતિઓનું શ્રવણ અને પાઠ થઈ જાય છે. હે પ્રિય, જે આ સ્તોત્રના એક શ્લોક એક ચરણ અથવા એક અક્ષરનો પણ નિત્ય જપ કે પાઠ કરે છે તેના સંપૂર્ણ મનોરથો તત્કાળ સિદ્ધ થઈ જાય છે. સર્વ કાર્યોની સિદ્ધિથી તરત જ વિશ્વાસ આપનારું આના જેવું બીજું કોઈ સાધન નથી. હે કલ્યાણી, તમારે આ સ્તોત્રને સદા ગુપ્ત રાખવું જોઈએ. પોતાનું અભિષ્ટ અને પોતાના અભિષ્ટ અર્થની સિદ્ધિને માટે કેવળ આનો પાઠ કરવો જોઈએ. જેનું હૃદય સંશયગ્રસ્ત હોય, જે ભગવાન વિષ્ણુનો ભક્ત ન હોય, જેનામાં શ્રદ્ધા અને ભક્તિનો અભાવ હોય તથા જે ભગવાન વિષ્ણુને સાધારણ દેવતા સમજતા હોય એવા પુરુષને આ સ્તોત્રનો ઉપદેશ આપવો ન જોઈએ. જે પોતાનો પુત્ર શિષ્ય અથવા સુહૃદ હોય તેને તેનું હિત કરવાની ઈચ્છાથી આ વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉપદેશ આપવો જોઈએ. અલ્પબુદ્ધિના પુરુષ આ સ્તોત્રને ગ્રહણ કરશે નહીં. દેવર્ષિ નારદ મારી કૃપાથી કળિયુગમાં તત્કાળ ફળ આપનારા આ સ્તોત્રને ગ્રહણ કરીને કલ્પગ્રામ એટલે કે ક્લાપગ્રામમાં લઈ જશે, જેથી ભાગ્યહીન લોકોના દુઃખ દૂર થઈ જશે. ભગવાન વિષ્ણુથી વધીને કોઈ ધામ નથી, શ્રી વિષ્ણુથી વધીને કોઈ તપસ્યા નથી, શ્રી વિષ્ણુથી વધીને કોઈ ધર્મ નથી અને શ્રી વિષ્ણુથી ભિન્ન કોઈ મંત્ર નથી. ભગવાન શ્રી વિષ્ણુથી ભિન્ન કોઈ સત્ય નથી, શ્રી વિષ્ણુથી વધીને જપ નથી, શ્રી વિષ્ણુથી ઉત્તમ ધ્યાન નથી તથા શ્રી વિષ્ણુથી શ્રેષ્ઠ કોઈ ગતિ નથી. જે પુરુષની ભગવાન જનાર્દનના ચરણોમાં ભક્તિ છે તેને અનેક મંત્રોના જપ, બહુ વિસ્તારવાળા શાસ્ત્રોનું અધ્યયન તથા હજારો વાજપેયી યજ્ઞના અનુષ્ઠાન કરવાની શી જરૂર છે. હું સત્ય સત્ય કહું છું, હું સત્ય સત્ય કહું છું, ભગવાન શ્રી વિષ્ણુ સર્વ તીર્થમય છે, ભગવાન શ્રી વિષ્ણુ સર્વ શાસ્ત્રમય છે તથા ભગવાન શ્રી વિષ્ણુ સર્વ યજ્ઞમય છે. નાસ્તિ વિષ્ણુ પરમ ધામ, નાસ્તિ વિષ્ણુ પરમ તપ, નાસ્તિ વિષ્ણુ પરો ધર્મો, નાસ્તિ મંત્રો હય વૈષ્ણવ, નાસ્તિ વિષ્ણુ પરમ સત્યમ, નાસ્તિ વિષ્ણુ પરોપ જપ, નાસ્તિ વિષ્ણુ પરમ ધ્યાનમ, નાસ્તિ વિષ્ણુ પરાગતિ, કિમ તસ્ય બહુર્ભી મંત્રેહી શાસ્ત્રેહી કિમ બહુ વિસ્તરેહી વાજપેય સહસ્ત્રે વા સહસ્ત્રેર્વા ભક્તિર્યશ્ય જનાર્દને સર્વતીર્થમયો વિષ્ણુઃ સર્વશાસ્ત્રમયઃ પ્રભુઃ સર્વક્રતુમયો વિષ્ણુઃ સત્યં સત્યં વદામ્યહં. 72મા અધ્યાયનો 333-316 શ્લોક સંખ્યા. આ બધું મેં સંપૂર્ણ વિશ્વનું સર્વ સ્વરૂપ સાર તત્વ કહ્યું છે. પાર્વતી બોલ્યા, હે જગતપતે, આજે હું ધન્ય થઈ ગઈ, તમે મારા પર ભારે અનુગ્રહ કર્યો છે. હું કૃતાર્થ થઈ ગઈ કેમ કે તમારા મુખેથી આ પરમ દુર્લભ અને ગોપનીય સ્તોત્ર મને સાંભળવા મળ્યું છે. હે દેવેશ, મને તો સંસારની સ્થિતિ જોઈને આશ્ચર્ય થાય છે. અરે કેટલા મહાન દુઃખની વાત છે કે સંપૂર્ણ સુખોના દાતા શ્રી હરિ વિદ્યમાન હોવા છતાં પણ મૂર્ખ લોકો સંસારમાં દુઃખી થઈ રહ્યા છે. અહો બત મહત કષ્ટમ સમસ્ત સુખ દે હરો વિદ્યમાને અપી દેવેશ મુઢાહા ક્લિશયંતી સુશ્રુતો હો. 72મા અધ્યાયનો 318મો શ્લોક. ભલા લક્ષ્મીના સ્વામી ભગવાન મધુસૂદનથી વધીને બીજા ક્યાં દેવ છે? તમારા જેવા યોગીશ્વર પણ જેમના તત્વનું નિરંતર ચિંતન કરતા રહે છે તે શ્રી પુરુષોત્તમથી મોટું ક્યુ પદ છે। તેમને જાણ્યા વિના જ પોતાને જ્ઞાની માનનારા મૂઢ મનુષ્ય બીજા કોઈ દેવતાની આરાધના કરે છે। અહો, સર્વેશ્વર ભગવાન વિષ્ણુ સંપૂર્ણ શ્રેષ્ઠ દેવતાઓથી પણ ઉત્તમ છે। હે સ્વામી, જે તમારા પર આદિ ગુરુ છે તેમને મૂર્ખ લોકો સામાન્ય દ્રષ્ટિથી જુએ છે, પરંતુ પ્રભુ, હે સર્વેશ્વર, જો હું અર્થ કામ વગેરેમાં આસક્ત રહું અને માત્ર તમારામાં જ મન લગાવી રાખવાના કારણે અથવા પ્રમાદવશ જ સંપૂર્ણ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ ન કરી શકું, તો તે સ્થિતિમાં જે કોઈ પણ એક નામથી મને સંપૂર્ણ સહસ્ત્રનામનું ફળ પ્રાપ્ત થઈ જાય તે કહેવાની કૃપા કરો। કામાદ્ય સક્ત ચિત્વાતકિંતુ સર્વેશ્વર પ્રભો ત્વન્મય ત્વાત પ્રમાદાદ પ્રમાદાદ્વા શક્નોમી પઠિતુમ ન ચેત વિષ્ણોઃ સહસ્ત્રનામેત તપ સહસ્ત્રનામે તત પ્રત્યયહમ વૃષભધ્વજ નામ નામને એકેન નામન એકેન તુયેન સ્યાત ફલમ સ્યાતત ફલમ બ્રુહી મે પ્રભો। 72મા અધ્યાયનો 333 થી 334મી શ્લોક સંખ્યા। મહાદેવજી બોલ્યા, હે સુમુખી, હું તો રામ રામ રામ આ પ્રમાણે જપ કરતો રહીને પરમ મનોહર શ્રી રામ નામમાં જ નિરંતર રમણ કર્યા કરું છું। માત્ર એક રામ નામ લેવાથી જ સંપૂર્ણ સહસ્ત્ર નામનું ફળ મળી જાય છે। રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને। હે પાર્વતી, જો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અથવા શુદ્ર પણ દરરોજ વિશેષ રૂપે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે તો તેઓ ધન ધાન્યથી સંપન્ન થઈને ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે। બ્રાહ્મણા વા ક્ષત્રિયા વા વૈશ્યા વા ગિરિકન્યા કે શુદ્રા વા થ વિશેષેણ પઠનત્યનું ઉદીનમ યદી ધન ધાન્ય સમાયુક્તા યાંતિ વિષ્ણોઃ પરમ પદઃ। 73મા અધ્યાયનો 1-3 શ્લોક સંખ્યા। હે દેવી, જે લોકો પૂર્વોક્ત અંગન્યાસ સાથે શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે અવિનાશી પદને પ્રાપ્ત થાય છે। હે સુમુખી, વારંવાર અધિક કહેવાથી શું લાભ? થોડામાં જ એટલું જ જાણી લો કે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામ પરમ મોક્ષપ્રદ છે। એના પાઠમાં ઉતાવળ કરવી નહીં। જો ઉતાવળ કરવામાં આવે છે તો આયુષ્ય અને ધનનો નાશ થઈ જાય છે। આ પૃથ્વી પર જંબુદ્વીપમાં જેટલા પણ તીર્થ છે તે બધા ત્યાં જ નિવાસ કરે છે જ્યાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય છે। જ્યાં શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્થિત છે ત્યાં ગંગા યમુના કૃષ્ણવેણી ગોદાવરી સરસ્વતી અને સમસ્ત તીર્થો નિવાસ કરે છે। આ પરમ પવિત્ર સ્તોત્ર ભક્તોને સદા પ્રિય છે। ભક્તિભાવ સાથેના ચિત્ત દ્વારા સદા સ્તોત્રનું ચિંતન કરવું જોઈએ। જે મનીષી પુરુષ પરમ ઉત્તમ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને શ્રીહરિની સમીપે જાય છે। જે લોકો સૂર્યોદય સમયે આ સ્તોત્રનો પાઠ અને જપ કરે છે તેમના બળ આયુષ્ય અને લક્ષ્મીની દરરોજ વૃદ્ધિ થાય છે। એક એક નામનું ઉચ્ચારણ કરીને શ્રીહરિને તુલસીદળ અર્પણ કરવાથી જે પૂજા સંપન્ન થાય છે તે કરોડો યજ્ઞો કરતાં વધારે ફળપ્રદ સમજવી જોઈએ। હે પાર્વતી, જે દ્વિજ રસ્તે ચાલતા ચાલતા પણ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તેમને રસ્તાના કોઈ દોષો સ્પર્શ કરતા નથી। જે લોકો ભગવાન કેશવના મહાત્મ્યનું શ્રવણ કરે છે તેઓ મનુષ્યોમાં શ્રેષ્ઠ પવિત્ર તથા પુણ્ય સ્વરૂપ છે। અધ્યાય 30 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય। હા, પદ્મપુરાણના 72મા અધ્યાય સંસ્કૃત પ્રમાણે છે અને અનુવાદ પ્રમાણે 30મો અધ્યાય જેમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો।